श्री पद्म पुराण उत्तरखंड अध्याय 96 माघ मासना स्नान थी सुव्रत ने दिव्य लोक नी प्राप्ति। वशिष्ठ जी कहे छे, हे राज सांभळो, हूँ तमने सुव्रत नु चरित्र संभळावु छु। आ शुभ प्रसंग सांभळनाराना समस्त दोष ने हरी लेनारु छे। नर्मदाना रमणीय तट पर एक बहु मोटू अग्रहार ब्राह्मणों ने दान में मळेलू गाम हतु। ते लोकमां अकलंक नामे प्रसिद्ध हतु। तेमा वेदोना ज्ञाता ने धर्मात्मा ब्राह्मणों निवास करता हता। ते धनधान्य थी भरपूर हतु अने वेदोना गंभीर घोष थी संपूर्ण दिशाओं ने ध्वनित करतु रहतु हतु। ते गाम में एक श्रेष्ठ ब्राह्मण हता जे सुव्रतना नामे जाणीता हता। તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું હતું। વેદાર્થના તેઓ જ્ઞાતા હતા। ધર્મશાસ્ત્રોના અર્થનું પણ તેઓ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા। પુરાણોની વ્યાખ્યા કરવામાં તેઓ કુશળ હતા। વેદાંગોનો અભ્યાસ કરીને તેમણે તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગજવિદ્યા, અશ્વવિદ્યા, 64 કળાઓ, મંત્રશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્રનું પણ અધ્યયન કર્યું હતું। તેઓ અનેક દેશોની લિપિઓ અને વિવિધ ભાષાઓ જાણતા હતા। આ બધું જ તેમણે ધન કમાવવા માટે જ શીખ્યું હતું તથા લોભી હોવાના કારણે પોતાના જુદા જુદા ગુરુઓને ગુરુદક્ષિણા પણ આપી ન હતી। ઉપાયોના જાણકાર તો હતા જ। તેમણે ઉક્ત ઉપાયોથી ઘણા ધનનું ઉપાર્જન કર્યું। તેઓ બહુ લોભી હતા, તેથી તેઓ અન્યાયથી પણ ધન કમાતા હતા। જે વસ્તુ વેચવા યોગ્ય નથી તેને પણ વેચતા અને જંગલની વસ્તુઓનો પણ વિક્રય કર્યા કરતા હતા। તેમણે ચાંડાળ વગેરેનું પણ દાન લીધું, કન્યા વેચી તથા ગાય, તલ, ચોખા, રસ અને તેલનો પણ વેપાર કર્યો। તેઓ બીજા માટે તીર્થમાં જતા, દક્ષિણા લઈને દેવતાની પૂજા કરતા, પૈસા લઈને ભણાવતા અને બીજાના ઘેર જમતા હતા। એટલું જ નહીં, તેઓ મીઠું પાણી, દૂધ, દહીં અને પકવાન પણ વેચતા હતા। આ પ્રમાણે અનેક ઉપાયોથી તેમણે યત્નપૂર્વક ધન ભેગું કર્યું। ધનની પાછળ તેમણે નિત્ય નૈમિતિક કર્મ પણ છોડી દીધા હતા। તેઓ ન ખાતા હતા, ન દાન કરતા હતા, હંમેશા પોતાના પૈસા ગણતા રહેતા હતા કે ક્યારે કેટલું જમા થયું। આ પ્રમાણે તેમણે 1,00,000 સોના મહોરો કમાઈ લીધી। ધનોર્પાર્જનમાં લાગેલા રહ્યા અને વૃદ્ધાવસ્થા આવી ગઈ। સંપૂર્ણ શરીર જર્જર થઈ ગયું। કાળના પ્રભાવથી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ। હવે તેઓ ઉઠવા અને ક્યાંય જવા આવવામાં અસમર્થ થઈ ગયા। ધનની કમાણીનું કામ બંધ થઈ જવાથી સ્ત્રી સહિત બ્રાહ્મણ દેવતા બહુ દુઃખી થઈ ગયા। આ પ્રમાણે ચિંતા કરતા કરતા જ્યારે તેમનું ચિત્ત બહુ વ્યાકુળ થઈ ગયું, ત્યારે તેમના મનમાં ઓચિંતો વિવેક જાગૃત થયો। સુવ્રતે પોતે જ પોતાને કહેવા લાગ્યા, મેં નીચ પ્રતિગ્રહથી ન વેચવા યોગ્ય વસ્તુઓ વેચવાથી તથા તપસ્યા વગેરેનો પણ વિક્રય કરવાથી આ ધન ભેગું કર્યું છે, છતાં મને શાંતિ નથી મળી। મારી તૃષ્ણા અત્યંત દુઃસહ છે। એ મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરવાની અભિલાષા રાખે છે। અહો, મારું મન અતિ કષ્ટદાયક અને સંપૂર્ણ દુઃખોનું કારણ છે। બધી કામનાઓ પૂરી થાય તો પણ તે નવી નવી કામનાઓને પ્રાપ્ત કરવા ચાહે છે। વૃદ્ધ થતા માથાના વાળ પાકી જાય છે, દાંત તૂટી જાય છે, આંખ અને કાનની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે, પરંતુ આ તૃષ્ણા જેવી છે જે હંમેશા તરુણ રહે છે। જેના મનમાં દુઃખ આપનારી આશા મોજુદ છે તે વિદ્વાન હોવા છતાં પણ અજ્ઞાની છે, અશાંત છે, ક્રોધી છે અને બુદ્ધિમાન હોવા છતાં અત્યંત મૂર્ખ છે। આશા માણસને નષ્ટ કરનારી છે, તેને અગ્નિ સમાન જાણવી જોઈએ। તેથી જે વિદ્વાન સનાતન પદને પ્રાપ્ત કરવા ચાહતો હોય તેણે આશાનો પરિત્યાગ કરી દેવો। બળ, તેજ, યશ, વિદ્યા સમાન, શાસ્ત્ર જ્ઞાન તથા ઉત્તમ કુળમાં જન્મ બધાને આશા શીઘ્ર નષ્ટ કરી દે છે। મેં પણ આ રીતે ઘણું દુઃખ સહીને ધન ભેગું કર્યું છે। વૃદ્ધાવસ્થાએ મારા શરીરને પણ ક્ષીણ કરી દીધું અને બધી શક્તિ પણ હરી લીધી। હવે હું શ્રદ્ધાપૂર્વક પરલોક સુધારવાનો પ્રયત્ન કરીશ। આવો નિશ્ચય કરીને બ્રાહ્મણ દેવતા જ્યારે ધર્મના માર્ગ પર ચાલવા ઉત્સુક થયા, તે દિવસે રાત્રે તેમના ઘરમાં ચોર ઘૂસી ગયા। અડધી રાત્રિનો સમય હતો। આ થતા એ ચોરોએ બ્રાહ્મણને ખૂબ જકડીને બાંધી દીધો અને બધું ધન લઈને ચાલ્યા ગયા. ચોરો દ્વારા ધન ચોરાઈ જતા બ્રાહ્મણ અત્યંત દારૂણ વિલાપ કરવા લાગ્યો. હાય, મારું કમાયેલું ધન, ધર્મ, ભોગ અથવા મોક્ષ કોઈ પણ કામમાં ન આવ્યું. ન તો મેં ભોગવ્યું કે ન દાન આપ્યું, પછી શા માટે ધન ભેગું કર્યું? હાય હાય, મેં મારા આત્માને ધોખામાં નાખીને આ શું કર્યું? બધી જગ્યાએથી દાન લીધું અને મદિરા પણ વેચી. વાસ્તવમાં એક ગાયનું પણ દાન ન લેવું જોઈએ. જો એક ગાય દાનમાં લઈ લીધી તો બીજી લેવી એ કદાપી ઉચિત નથી. તે ગાયને વેચી દેવામાં આવે તો તે સાત પેઢીઓને બાળી નાખે છે. આ વાતને જાણવા છતાં મેં લોભવશ આવા આવા અનેક પાપ કર્યા છે. ધન કમાવાના દુરાગ્રહને લીધે મેં એક દિવસ પણ એકાગ્ર ચિત્ત થઈને સારી રીતે સંધ્યોપાસના પણ કરી નથી. ધ્યાન રહિત અથવા ધ્યાન સહિત અગર્ભ યા સગર્ભ પ્રાણાયામ પણ કર્યો નહીં. ત્રણ વાર જળ પીને અને બે વાર હોઠ લૂછીને સારી રીતે આચમન નથી કર્યું. ઉતાવળ છોડીને અને હાથમાં દર્ભની પવિત્રી લઈને મેં કદી ગાયત્રી મંત્રના વાચિક ઉપાંશુ અથવા માનસ જપ પણ નથી કર્યા. જીવોના બંધન છોડાવનારા મહાદેવજીની આરાધના નથી કરી. જે મંત્ર બોલીને અથવા મંત્ર બોલ્યા વિના જ શિવલિંગ પર એક પાંદડું કે ફૂલ નાખી દે છે તેની કરોડો પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. પરંતુ મેં આવું કદી ન કર્યું. સંપૂર્ણ પાપોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુને કદી સંતુષ્ટ ન કર્યા. પાંચ પ્રકારની હત્યાઓના પાપ શાંત કરવાવાળા પંચયજ્ઞનું અનુષ્ઠાન ન કર્યું. સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારા અતિથિ સત્કારથી પણ વંચિત રહ્યો. સંન્યાસીઓનો સત્કાર કરીને તેમને અન્નની ભિક્ષા ન આપી. બ્રહ્મચારીને વિધિપૂર્વક અતિથિને યોગ્ય ભોજન આપ્યું નહીં. મેં બ્રાહ્મણોને વિધવિધ પ્રકારના સુંદર અને ઝીણા વસ્ત્ર આપ્યા નહીં. બધા પાપોનો નાશ કરવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘી સાથે મંત્રો દ્વારા તલનો હવન કર્યો નહીં. શ્રી સુક્ત પાવમાની ઋચા મંડલ બ્રાહ્મણ પુરુષ સુક્ત અને પરમ પવિત્ર સતરુદ્રીય મંત્રના જપ ન કર્યા. પીપળાના વૃક્ષનું પૂજન ન કર્યું. અર્કત્રયોદશીનું વ્રત છોડી દીધું. તે પણ જો રાત્રે અથવા શુક્રવારના દિવસે આવે તો તત્કાળ બધા પાપોને હરનારી છે. પરંતુ મેં તેની પણ ઉપેક્ષા કરી. ઠંડો છાંયડો આપે તેવા ઘટાદાર વૃક્ષો રોપ્યા નહીં. સુંદર સૈયા અને મુલાયમ ગાદલાનું દાન ન કર્યું. પંખો, છત્રી, પાન તથા મુખને સુગંધિત કરનારી બીજી કોઈ વસ્તુ પણ બ્રાહ્મણને દાનમાં આપી નથી. નિત્ય શ્રાદ્ધ, ભૂત બલિ તથા અતિથિ પૂજા પણ કરી નથી. ઉપયુક્ત વસ્તુઓનું જે લોકો દાન કરે છે તે પુણ્યવાન લોકો યમલોકમાં યમરાજને, યમદૂતોને અને યમલોકની યાતનાઓને જોતા નથી. પરંતુ મેં એ પણ ન કર્યું. ગાયોને ઘાસ ન આપ્યું, તેમના શરીરને કદી ખંજવાળ્યું, પંપાળ્યું નહીં. કીચડમાં ફસાયેલી ગાયને જે ગોલોકમાં સુખ આપનારી હોય છે મેં કદી બહાર કાઢી નહીં. યાચકોને તેમની મોં માંગી વસ્તુઓ આપીને કદી સંતુષ્ટ કર્યા નહીં. ભગવાન વિષ્ણુની પૂજા માટે કદી તુલસી છોડ રોપ્યો નથી. શાલિગ્રામ શિલાના તીર્થ સ્વરૂપ ચરણામૃતનું ન તો કદી પાન કર્યું કે ન તો મસ્તક પર ચડાવ્યું. એક પણ પુણ્યપ્રદ એકાદશી તિથિનો ઉપવાસ ન કર્યો. શિવલોક પ્રદાન કરનારી શિવરાત્રિનું પણ વ્રત ન કર્યું. વેદ, શાસ્ત્ર, ધન, સ્ત્રી, પુત્ર, ખેતર વગેરે વસ્તુ આ લોકમાંથી જઈશ ત્યારે મારી સાથે આવશે નહીં. હવે તો હું તદ્દન અસમર્થ થઈ ગયો, તેથી કોઈ પ્રયત્ન પણ કરી શકીશ નહીં. શું કરું, ક્યાં જાઉં? મારા ઉપર બહુ મોટું કષ્ટ આવી પડ્યું. મારી પાસે પરલોકનો રસ્તા ખર્ચ પણ નથી. આ પ્રમાણે વ્યાકુળ ચિત્તે સુરતે મનમાં જ વિચાર કર્યો. અહો, મારી સમજમાં આવી ગયું. હું ધન કમાવા માટે ઉત્તમ દેશ કાશ્મીરમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ભાગીરથી ગંગાના તટ પર મને થોડા બ્રાહ્મણ દેખાયા. જે વેદોના પારગામી વિદ્વાન હતા તેઓ પ્રાતઃકાળ માર્ગ સ્નાન કરવા બેઠા હતા. ત્યાં કોઈ પૌરાણિક વિદ્વાને તે સમયે અડધો શ્લોક કહ્યો હતો. માગે નિમગ્નાઃ સલિલે સુવિતે સુશીતે વિમુક્ત પાપ સ્ત્રી દિવમ પ્રયાંતિ. 238 અધ્યાયનો 78 શ્લોક. માઘ માસમાં શીતળ જળની અંદર ડૂબકી મારનારા મનુષ્ય પાપ મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. પુરાણમાંથી આ શ્લોક મેં સાંભળ્યો છે. આ બહુ જ પ્રામાણિક છે, તેથી એના અનુસાર મારે માઘ સ્નાન કરવું જ જોઈએ. મનમાં આવો નિશ્ચય કરીને સુરતે પોતાના મનને સ્થિર કર્યું અને 9 દિવસ સુધી નર્મદાના જળમાં માઘ સ્નાન, માઘનું સ્નાન કર્યું, માઘ માસનું સ્નાન કર્યું. ત્યારબાદ સ્નાન કરવાની પણ શક્તિ રહી નહીં. તેઓ 10મા દિવસે કોઈ રીતે નર્મદાજીમાં ગયા અને વિધિપૂર્વક સ્નાન કરીને તટ પર આવ્યા. તે સમયે ઠંડીથી વ્યથિત થઈને તેમણે પ્રાણ ત્યાગી દીધા. તે જ સમયે મેરુગીરી જેવું તેજસ્વી વિમાન આવ્યું અને માઘ સ્નાનના પ્રભાવથી સુરત તેના પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં 1 મન્વંતર સુધી નિવાસ કરીને તેઓ ફરી આ પૃથ્વી પર બ્રાહ્મણ થયા. પછી પ્રયાગમાં માઘ સ્નાન કરીને તેમણે બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.